નું ક્યાંથી તમારે કન્ફ્યુઝન ની તમને તમારા વખત બધું અંધારું લાગતું જ છે. એના યંત્રો હોય છે, યંત્રો એના જાણકાર જુદા હોય છે. એટલે સિદ્ધિઓ માટે છે બધું. આ સંસારી એ આપડે તો ના હોય, એ જુદું પછી યંત્રો બનાવે છે લોકો. સિદ્ધ ચક્ર દરેક જાતનું તમે કોને વાત કરી હતી? સિદ્ધ ચક્ર ના પૂજન માં જાની સાહેબ ગયા હતા. એટલે એ જાણવાની ઇન્તેજારી થઈ. એટલે આપડે કામ નથી એ બધા પુણે જમાવી ને તેને કામ છે બધું. આ જેને આ સ્વતંત્ર થયું છે એને આપણી જરૂર નથી. એટલે બહુ જાત નથી બધા ચક્રો. ચક્ર એટલા બધા છે નહીં. અને એના પાછા યંત્રો પાછા બધા યંત્રતંત્ર બધું આમાં હોય. એમાં આ વિભાગ કયો? યંત્રતંત્ર. આપણે કામ એટલે બધું સાધુઓ પાસે બહુ છે આવતામાં. કારણ કે આ બાજુ રસ્તો આગળ બનશે ને એટલે નવો શોધખોળ કરી છે આ બધી. આગળ રસ્તો બંધ હતા કઈક કરે ઉદ્યમ તો કરે ને, બેકાર ના રહે ને. તમે ગયા છો કોઈ જગ્યાએ? જવાનું હતું નહીં આપડે. મિત્ર ને ત્યાં પૂજન કરાવતા હતા સિદ્ધ ચક્ર નું. એટલે એમાં ત્યાં જાની સાહેબ ગયેલા એટલે આ જાણવાની ઇન્તેજારી થઈ. સ્કૂલ માં સ્કૂલ એ લોકો લક્ષ્મી હારું આ ઘરમાં કહીએ થાય એટલા હારું બધા છે. આપણે રાખતું હતું નહીં. આપણે જોઈએ ચોખ્ખો માલ, પ્યોર. નવાણું કઈ છે નહીં, હોર ચશ્મી જોઈએ આપણે. એને તો 15 ચશ્મા માં આવે. હવે આપણે કઈ ઉઠી ઉઠીએ બધું? સચી કઈ બધું જુદી જતું કામે એવું કઈ નઈ કરી શકે. દાદા બધાને એક જ છે ને દાદા. એને 5 કલાક નો એ થોડું તો રજા હોય તો અમુક અમુક છોકરા હોય આવે છે. રજા જતા હોય રજા ને આધીન આવે છે. અને આ તો એ જ હોય, બીજું કઈ જતા નથી. શું થયું ત્યાં પછી ગયું બધું? ખાતરી પેલો વચલા એ ના રે. વચલી ઇમેજ બધી પૂછે જાય બરોબર ને. ઇમેજ પૂછીને નીકળો. વ્યવસાય આપી દો એને ત્યાં. લંડન આપી દો ત્યાં ત્યાં આપી દો ને. સમુદાય માં ત્યાં અહીંયા નિવૃત્તિ લઈ લો. અને તમારી ઈચ્છા બધા બરોબર છે. રસ્તો થશે અહીંથી. અહી તમે હેલ્પ છે કથી વિચારો નહીં હશે. છોકરા જોડે સારો સંબંધ કરી ને થઈ જાવ. ઇંગ્લેન્ડ વાળા જોડે કેવો સંબંધ છે? દાદા તો કઈ આદર્શ આપે અમને કઈ બી. હવે મેં તો મારા વિચાર દર્શાવ્યા દાદા ને કે અમુક સેવા કે એવું કઈક કરીએ. કારણ કે પેટ પૂજા તો બહુ કરી અત્યાર સુધી. નિવૃત્તિ લઈને કઈ આખી જિંદગી તો અમે આ પેટ ને માટે કર્યું બધું, પણ હવે કે છે કઈ સેવા નું કામ કરીએ, નીચલા વર્ગ ના લોકો ની કઈક સેવા થાય એવું કઈ કરીએ, એવું કઈ દાદા આદેશ આપે છે? બધું બધું તમને અનુકૂળ આવે પ્રકૃતિ ને, તમારી પ્રકૃતિ ને ઠીક પડે એ રીતે જરૂર ને, સારા કામ માં બધા સાથ જ હોય ને. વિચાર કર્યા આવી જવો પછી દાદા કે તે જગ્યાએ લેવું એમ, કારણ કે વેદના કરતા હતા, છ દુખાઈ પડ્યો, પુસ્તક વાંચ્યું તેથી આ દુખાઈ પડ્યું. કયું પુસ્તક વાંચ્યું તમને દુઃખ થયું? તારા બ્રહ્મચર્યનું પુસ્તક વાંચ્યું પછી બહુ દુઃખ થયું. અરે હું આટલો નલાયક, હું આટલો જાનવર જેવો છે, હું જૈન થઈ ને એ તો તમારે માપવાનું, હું કઈ માર્ગે માપી શું કહું? પુસ્તક તમને શું કહે છે? પુસ્તક ને જાણવા દેવા નઈ કેતા, બહુ દુઃખ થાય છે. હવે કેમ થાય છે કે આ પાપો છે ધોવા છે કે છે? હવે હા આખો જાણવા થઈ ગયો કે છે, આખી જિંદગી જાણવા નથી. હજુ હજુ હજુ જેટલી ખુલી કરો ને તો દિવાળ આવી જશે. પુસ્તક આખું વાંચી ગયા, પુસ્તક આખું શબ્દ શબ્દ વાંચ્યો ને ભાઈ, હવે શું કરશો? તમે કહો કે ફરી વાંચો આ બ્રહ્મચર્ય નું પુસ્તક નું બ્રહ્મચર્ય છે, બધી જ્ઞાન હિન્દુસ્તાન ના આપે ને, તે આ હિન્દુસ્તાન ના ઋષિ મુનિ ના પુત્રો તે પાછળ તમ પેઠા, શું થયું? પછી એની જેવા થઈ ગયા. તમને સંભળાય છે ને? પાછા ભરે ને પેલો દ્રઢ પ્રહારી પાછો ભર્યો, બહુ કામ નીકળી જાય. છતાં રાઈટ વે ઉપર હોય માં ચાલે એ તરફથી, એના કરતા રોંગ વે ઉપર ચાલતો પાછો આવે ને તો બહુ જ પીડી હોય. હા મનમાં તન્મય એ થઈ ગયું હોય કે હવે આ પાર કે પેલી પાર, તો ધીમે ધીમે વાળે તો ચાર પોળી પી તો જાય. પણ આ પુસ્તક ધનતે એનું વાંચ્યું નથી. આજે આજે ચીઠી આવી છે અમને બેને છે, બ્રહ્મચર્ય વ્રત આપો કે અમને બહુ દુઃખ થાય છે. કારણ કે એનું કોઈ કહેનાર જ બન્યો નથી કે આમાં આવા આવા દુઃખ છે કે આવા એ છે. કારણ કે હવે કોઈ ક્લિયર હોય તો જ લખી છે કે નહીં, ધનતેરી ઉપર કોઈ લખી છે કે નહીં, એટલે આખું પુસ્તક જ નહીં કોઈ એવું ક્લિયર પુસ્તક જ નથી કોઈ. કોપીઓ ફરી પહેલે કોપીઓ છપાઈ, આ એને મેં કહ્યું પંડિતજીને કે આવું આ પુસ્તક અમે તો છપાયા તો 2-4 હજાર, કોઈ બીજા કોઈ શેઠિયા છપાવે છે? ઘણા શેઠિયા થઈ ગયા છે તમારે સંગપતિ જાણવું દેખાય છે. ભગવાન શું કરે? ભગવાન તો બેઠા દેવા સામે શું કરે? ઘંટ જેવો હોય એવો વાગે ને, બોધો ઘંટ હોય તો બોધો વાગે, નકલ હોય તો વાગે. દાદા કઈ કાઢ લાવો છો? તમે શું કઈ થી કાઢો છો? બધા સીધા સીધા થઈ જાય એવું કાઢો છો? બધા સીધા સીધા થઈ જાય એવું કાઢો છો? હિન્દુસ્તાન વડો ચીવું નહી કે અમને વડો પાટિયા રહી જાય દાદા. કેવડી થઈ ગયા એ કે છે બરાબર, કેવડી થઈ ગયા અને વળવાનું ના રે ને, કેવડી અને વળવાનું ના રે ને. એ કે છે કહ્યું પંડિતજી એ પેલું એક્સેપ્ટ કર્યું કે આ પોતાના 25-25 લાકડા બંગલા છોડી દાદા પાછળ ફરે છે એટલે વંદન કરવા જેવા મહાત્મા કહેવાય. ધર્માત્મા કહેવાય કે ધર્માત્મા કહેવાય, મહાત્મા તો આપણે બધા બે પડે ને એને એવું કહીએ ના બે. હું સમજી ગયો ને કપડા ફૂટ્યા કરે આપડે ના લઈએ તેનો વસંતભાઈ કે છે કે કેવળ જ્ઞાન એટલે અનુભવ જ્ઞાન એટલે બધા અનુભવ એમાં થાય. તો કે આ એક જ જિંદગી ના અનુભવ કે બધા પાછલી બધી જિંદગી ના અનુભવ હોય? કેવળ જ્ઞાન થાય ત્યારે, કેવળ જ્ઞાન થાય ત્યારે એ જિંદગી ના અનુભવ નું જ્ઞાન હોય કે પાછલી બધી જ જિંદગીઓ ના અનુભવ નું જ્ઞાન હોય? બે બધી જિંદગી નો હિસાબ જ શું? બધાની બધી જિંદગીઓ નો બધાની બધી જિંદગીઓ નો અનુભવ થાય. આપડે અહિયાં આગળ લાઈટ બધી જાય એક જ ના દેખાય, પણ જરાક કઈ નાની એમથી બેસી હોય આપડે પણ આમ કરીએ તો અમારું મોડું દેખાય પણ તેને ના દેખાય. પણ એથી મોટી હોય તો બધા દેખાય, તારું મોટું લાઈટ થાય બધું દેખાય. કેવું બાકી ના રે, જોવાનું પછી બાકી ના રે. સર્વજ્ઞ ની વાણી એના આધારે લખાઈ હશે? સર્વજ્ઞ ની વાણી એના આધારે લખાઈ હશે? વિતરાગ વાણી જે જૈનિઝમમાં આજે વિતરાગ વાણી લખાઈ સર્વજ્ઞ પદ આવે એટલે બધું જ દેખાય એ આધારે લખાયું. એ તો એ બોલે ને પેલા નોંધી લે. આપડે બોલે કેવી રીતે નોંધી લે? ટોટલ આખા આખા વાત શું છે આ જગત, વાસ્તવિકતા શું છે બોલે, અરે અવસ્થા શું છે એ બોલે, બંને બોલે નોંધી લે. અરે વાસ્તવિકતા અને અવસ્થા નું વાસ્તવિકતા શબ્દ માં આવે નહી. પણ જયારે કેવળ જ્ઞાન જ હોય, જેને શબ્દ એવો છે કેવળ જ્ઞાન જ, એ શરીરે પોતાનું આખું કેવળ જ્ઞાન જ, તો પછી આપડે જેમ ભૈખરી વાણી બોલીએ છીએ તો કેવળ જ્ઞાની પણ એવું જ્ઞાન કે જેવું મળતી બોલતા હશે એટલે એમને એવું પૂછ્યું કે જે આજે સર્વજ્ઞ જે વાણી બોલતા હશે કે આ બધો અનુભવ જ્ઞાન આ બધું જોઈને બોલતા હશે ને એટલે જોઈને અનુભવ જ્ઞાન અનંત અવતાર નું એ કહીએ કે સ્મૃતિ નું જ્ઞાન એને જરૂર નથી પ્રત્યક્ષ બધું દેખાય એટલું જ બોલે બીજી બધી કઈ જરૂર નથી અનંત અવતાર નું શું થયું શું નહીં જરૂર નથી તો ઉપયોગ મૂકે તો જરૂર બાકી એને કઈ જરૂર ના હોય એને તો જે દેખાય છે એ બધું જગત કેવા જ્ઞાન માં બીજું કશું જગત માં દેખાવા નહીં વસ્તુ કશું હોતું નથી કયા તત્વ સનાતન છે તે દેખાય છે અને સનાતન અવસ્થાઓ દેખાતું આપડે લોકો તો શું શું એમ છે શું દેખાતું શું સમજ નહીં પડે છે એવું જાતે જોયેલું હોય એવું બધું દેખાય દરેક તમે ફોટા જોઈને ફર્યા કરો ભાઈ જાતે જુઓ ને ચોક્કસ માં જતા રહેતા હતી હજુ તો પેલું ચાખ્યું નથી ને ખાલી વર્ણન જ સાંભળ્યું છે સાકર ગરી છે ગરી છે એવું વર્ણન સાંભળ્યું છે એટલે વર્ણન સાંભળીને મોડામાં તો લાળ આવે છે એટલે ચાખ્યા વગર તો નહીં જ જાય અને પછી ચાખ્યા પછી છોડશે નહી ચાખ્યા પછી પાછળ પડે તો ખરાબ લાગે ચાખ્યા પછી પાછળ પડે તો ખરાબ લાગે આ વેપાર શરૂ કરીએ અરે એક દાડો વખરો પછી દુકાન બંધ કરી દે ચાલે એટલે તમે રવિવાર લાભ થાય પછી ચોમાસી કે ચાલ થઈ ગયો લાભ આવે આપડે શું બંધ કરશે ચાલે પણ આપશો એવું ને કે સતત જાગૃતિ દેવા પછી શું ચલાવે બાળક અવસ્થા છે બૌદ્ધ ની બૌદ્ધી બીજો જો પેલું ઉગ્યું છે એને પાણી છોટું પડે બીજું બધું નાખવું પડે હા જો ને બેન એક કલાક આ વાત વિચાર થી ગ્રહણ થાય છે તે વિચાર એ કે દેહ નહી અથવા દેહ ને લગતા બીજા ભાવ નહી દેહ નહી દેહ ને લગતા બીજા ભાવ નહી પણ સદગુરુ નો આત્મા એ સદગુરુ છે જેને આત્મ સ્વરૂપ લક્ષણ થી ગુણ થી અને વેદન થી પ્રગટ અનુભવ્યું છે અને તે જ પરિણામ જેના આત્માનું થયું છે તે આત્મા અને સદગુરુ એક જ એમ સમજવાનું છે પૂર્વે જે અજ્ઞાન ભેળું કર્યું છે તે ખસે તો જ્ઞાની ની અપૂર્વ વાણી સમજાય જ્ઞાની ની અપૂર્વ વાણી ત્યાં આગળ જે સમજવાની તે અજ્ઞાન છે થોડું કહે તો સમજાય આપડી તો હું શું કઉ છું કે તમે તને સમજાવવી જ જોઈએ કારણ કે આવરણ ભેદક વાણી છે એટલે છે આત્મા ને પહોંચાડે પેલી મન ને પહોંચાડવાની વાણી પેલી એટલે મસ્તી આવે એ વાણી સાંભળ્યાથી, અહીંયા આનંદ ઉત્પન્ન થાય. મસ્તી માં આનંદ નો ફેર કયો? ઘણો. હે? ઘણો. ઘણો ફેર. હા, ત્યાં આનંદ થાય એટલે ત્યાં મસ્તી થાય. ક્રમિક માર્ગ નો જે જે અતિન્દ્રિય આનંદ છે અને ભક્તિ તો આનંદ મસ્તી માં આનંદ ના હોય, મસ્તી માં મસ્તી હોય, શાંતિ, ઊંચા પ્રકારની શાંતિ, મસ્તી. ચાકો જગત મસ્તી માં ભરેલું છે. આનંદ અહીં જ એકલો જ ચાકા અક્રમ વિજ્ઞાન ના પ્રસાદ છે, બાકી આનંદ ના થશે. થોડી શાસ્ત્રી તો પૂરો દિવ્ય જ્યોત પ્રગટાવશો, એ દિવ્ય જ્યોત તમે પ્રગટાવશો પછી આ વેપાર બંધ થવાનો છે ક્યાં? પછી તો સતત જાગૃતિ રહેવાની ને. જે જો પ્રત્યે કઈ બીજે દિવસે બંધ થવાની છે ના થાય, તમારી ઈચ્છા નહીં હોય તો જાગૃતિ રહેશે. પછી તમારી ઈચ્છા નહીં હોય ધીમે ધીમે બંધ થઈ જશે. તમારી ઈચ્છા નહીં હોય ધીમે ધીમે બંધ થઈ, પણ પહેલા જાગૃતિ ખૂબ રહેશે મહિના મહિના સુધી. પણ તમારી નહીં ઈચ્છા હોય તો ધીમે ધીમે પલવી જશે. ઈચ્છા ના હોય તો જાગૃતિ રહેશે. તમે કોક મારે ઊંઘવું છે તો જાગે છે. મહાવીર નું છે, મારું નહી, મહાવીર નું. તો ઓળખ્યા છે ને મહાવીર ને તમે? જે બધા વર્ણનો આવે છે કલ્પ સૂત્ર સાંભળીએ છીએ મંદિર, એ ઓળખે છે મારું. આજે વર્ણન આવે છે કલ્પ સૂત્ર સાંભળીએ છીએ એ મહાવીર ને ઓળખીએ છીએ. કલ્પ સૂત્ર માં મહાવીર નથી. કલ્પ સૂત્ર તો બુદ્ધિ વાળા ને સમજાવવા માટે નું સૂત્ર છે. શું છે? સંસારમાં કેમ રહેવું એને સૂત્ર. બાકી ભગવાન જુદા જ છે, મહાવીર તો મહાવીર છે. ક્યારે આ લખી રહ્યા? કઈ છું મોટા મોટા પુસ્તક બાજુ તારો કરો એટલે ક્યારે એનું પૂરું થાય એટલું અમલમાં લાવવા માટે? શ્રીમદ ના મોટા પુસ્તક માં, શ્રીમદ ના મોટા પુસ્તક માં જે બધું લખ્યું છે એનો બધો આપણને અમલમાં પૂરેપૂરો થઈ જાય એટલે ક્યારે એ ક્યારે થાય? સમજી ગયા તમે શું કેવા પૂછવા માંગો છો? માસ્ટર હારો મળે ન પણ અમને જે આત્મદર્શન કરાવશો એની આજ્ઞા પ્રમાણે અમે ચાલ્યા જઈશું. વડીલ અને ફડીલ એમાં અમે માનતા નથી. હા, ગમત માટે વડીલ તો એક વ્યવહાર. અત્યાર સુધી બધા આ ટોળા માં સૌથી મોટો હું ગણ્યા કરું. કોઈ બધા ક્યાંય એક તો તીર્થંકર આવું બોલ્યા નથી, અને બોલ્યા હોય તો સાપેક્ષ વાણી હતી, નિર્દેશ હોય ના શકે. શું ગુનો કરે તેનો મોક્ષ ના થાય. સ્ત્રી પુરુષ થઈને પછી થાય ના થાય? હા, સ્ત્રી પુરુષ થઈને મરુ દેવ નો મોક્ષ થયો કે નહીં? ક્યારે તો થયો? કેટલી સ્ત્રીઓ નો મોક્ષ થઈ ગયા છે, કેટલી મહાસત્ય નો મોક્ષ થયા છે. કયો જો ભડકાઈ માર્યા છે તો સ્ત્રીઓ ભડકી ભડકતી રહેશે. સ્ત્રી ભાવ એવો છે, સ્ત્રી સ્ત્રી લિંગ એવું નથી, સ્ત્રી ભાવ એવો છે. સ્ત્રી ભાવ દૂર કરે છે આપડા મહાત્મા. પછી શું દૂર કરવાનું બાકી રહે? તમે દૂર કર્યો કે નહીં કર્યો? હા, સ્ત્રીભાવ દૂર કરે છે આપણો, આત્મભાવ શું એવું આવી જાય છે. આ તો અખરા વિજ્ઞાન છે, અહીં તો બધાને ચિઠ્ઠી લખી આવી જે થશે એ કરી. મારી પર કેસ કરશે બહુ સર. બીજું શું કરવા? આપણે સાથે વકીલો તો છે પણ એ તો ભાઈ ગયા. વકીલ આવડે કઈ તો બોલવો એને આવડે. સ્ત્રી ભાવ એ મોક્ષે દયા જતો નથી, પણ સ્ત્રી લિંગ મને વાંધો નથી. આત્મભાવ આવે તો કશું મોહ અને કપટ ત્યારે લઈને સ્ત્રી ભાવ ઉત્પન્ન થાય છે. શું થાય છે? મોહ કપટ જાય એટલે કશું. હા, ક્યાંનો મોહ રહ્યો તમે? કપટ સમો રહ્યું છે. કયા થઈ ગયું? પુરુષ ને ક્રોધ અને માન જતા રહે એટલે મોક્ષ થઈ જાય. ક્રોધ અને માન અપમાન કરે કે તમે આ વાત સમતી હશે તો કશું, કારણ કે તમને કઈ ઓળખે છે? એ તો કલ્પે ઓળખે ને, તમને તો ઓળખે નઈ ને. એટલે તમારે જાણો કે મને ક્યાં ઓળખો? મને પણ જેને ઓળખે તેને કરે, અને તે નિચારે ગાવ છે. પછી તે ગઈ તરી કઈ નવે સુધી ઉભી થતી નથી, જે નિકાલી છે તે અને વ્યવસ્થિત છે. પછી બધા અડાલજ થી આવેલા આપડા પટેલો અડાલજ એ ઇતિહાસ બોલે છે. પેલા ભાઈ વંચતા હોય ને તે બોલે. એટલે આપડે આપડે જીવન ટીકા બેન કે રિલેટિવ રિલેટિવ ને સાપેક્ષ આપડા કૃષ્ણમૂર્તિ પણ એક માણસ ફેરી છે કે પોતાનો સર્વસ્વ અભિપ્રાય છોડી દેવો. સર્વસ્વ અભિપ્રાય પોતા પણ છોડી દેવું કે જે વાત એ તો એમણે કીધું તો કૃષ્ણમૂર્તિ એ એમની સાથે પેન રહે છે 20 વર્ષ ત્યાં છે. તો સાંભળવાની વાત ઉપર આવી કે હું કઉ છું એ કોઈ સાંભળતો નથી. તો કે અમે 20 વર્ષ ત્યાં તમને સાંભળ્યા જ નથી કે ના એક શિક્ષણ પણ સાંભળ્યા નથી? ક્યારે કહેવાય કર્યો હોય તો ફર્યો એટલે પહોંચ્યો. એટલે તેથી એમ કઈ બાદ દીધો એક ફર્યા ભાવ થઈ ગયો. મન સ્થિર કે સંપૂર્ણ ખુલાસો થઈ જાય છે. એટલે ખુલાસો કરી લો જે તમારે ખુલાસો. હિમાલયમાં બધા સંતો નો સારો પરિચય કર્યો. હિમાલયમાં સંતો નો પરિચય સારો કર્યો છે. હા બરોબર. દાદા ને પાસે ક્યાં પરિચય કરવો? હા, અધ્યાત્મ જોઈતો હોય ત્યાં સંતો નો પરિચય કરવો પડે. કારણ સંતો ને અધ્યાત્મ જોઈએ. અધ્યાત્મ એટલે આત્મા ને અધ્યાત્મ કહેવાય, અને સંસાર ને સન્મુખ છે એ અધ્યાત્મી ના કહેવાય. આત્મા ના સન્મુખ થાય, આત્મા ની વાતો માં રસ હોય એને, ત્યારે છે અધ્યાત્મ કહેવાય. અને સંસાર ની વાતો અને આત્મા ની બે ભેગી વાતો માં હોય ત્યારે સંસાર કહેવાય. એટલે બધી વાતચીત કરે બધા ખુલાસા થઈ જાય. સત્સંગ સેવ્યા, બહુ સંત પુરુષો ના દર્શન કર્યા, છેવટે પછી એ બોલ્યા, આમ કરતા કરતા ઘણો કાર થયો પણ કઈ નિવેડવા નહી. આ બધું કર્યું તો બધું બહુ, પણ કઈ નિવેડવા શું કે છે, કઈ નિવેડો ના આવ્યો. એમને નિવેડો ના આવ્યો તો ના ચાલે, જ્યાં લગી આત્મા તત્વ થી મેં નહી, જ્યાં લગી સાધના આ બધી છતાં બી સાધના કરી, જે જે કર્યું તમે, સત્સંગ કર્યા, સંતોષ નું સેવન કર્યા, શાસ્ત્ર વાગ્યા બધું કર્યું, આત્મ સન્મુખ થવાનો વિચાર થાય, આત્મા ની વાત જ ગમે ત્યારે શીખવાનું પડે. કઈ હિમાલય કઈ આત્મા નથી, હિમાલય સાંજે આ બધા રસ્તાઓ માં દોડ દોડ તો બહુ કર્યો, પણ ખરો રસ્તો જડ્યો નહી. હા, ખરે રસ્તે એક મહિલા જ કેતો, એને બધા આડે રસ્તે ફર્યો, બસ્યા બસ્યા ભાઈ થયા તો હજી વાર આવતો નિવેડ આવતો નિવેડ લાવો પડશે ને, હજુ આવ્યો નથી. નહી થોડો ઘણો તો આવ્યો છે ને, કેટલો આવ્યો છે, માપ નથી એનું, કઈ માપ નથી એનું, કઈ માપ નથી. થોડો ઘણો આવ્યો છે ખબર પડી, માપ નથી ખબર છે કોઈ. ભગવાન બેઠેલા છે અને આડી ગલીઓ કામ ફરો છો બધા અહીંયા આગળ, શું કે છે, આડી ગલીઓ શું કામ ફરો છો ભગવાન સામા છે, આડી ગલીઓ શોખ બધા શોખ. ભગવાન કઈ ચેતા ના હોય, શોખ વાર માં હારી ગલીઓ કોણ ચડી જાય છે, શોખ શોખ ચડી જાય, શોખ આડૈયો ની આડૈયો હોય તો હજી આડી ગળી છે, આડે જતી રહે તો સીધું જા દેખાય છે. હવે વાતચીત કરો આપતો પંડિત આયા હતા, ભાઈ કહી રહ્યા વાત કરી, શું નામ હતું, બાબુભાઈ જમાદાર, હે બાબુભાઈ જમાદાર, બાબુભાઈ જમાદાર, બાબુભાઈ એટલે પંડિત હતા આપડે અહીંયા આગળ, ત્યારે માટે આવ્યા જૈન સમાજ માં લેક્ચર આપવા માટે ધર્મ ના. હવે પંડિત તો પંડિત હોય ને એની પાસે, પંડિત પંડિત ધોબીન તો કપડા હોય એટલે આપણે એમ જોઈએ એના બાપ નો છે, ધોબીન તો કપડા હોય એટલે આપણે મન રૂપે એના બાપ નો છે. કોના બાપ નો એ કપડા મેરી બેન, ધોબીન તો કપડા હોય છે આપડે મન કેટલો કપડો કરી દે. પંડિતો આ ધોબી ના જેવા જ કેવાય ને. હા એ બધું સામાય બધો હોય, પણ એનું શું એમાં? એટલે પછી એમને મને પૂછ્યું કે આ કૃત જ્ઞાન અનુભવ માં ક્યારે પરિણામ પામે છે? કૃત જ્ઞાન અનુભવ ક્યારે થાય છે? અનુભવ એટલે પ્રેક્ટિકલ જ્ઞાન. હા બે ને લેવા દેવા શું છે? જ્ઞાન દેવ ને બંને માં અર્થ છે. જ્ઞાન બધા બંને વસ્તુ છે, પણ આ શ્વાસ સહિત છે, પેલું શ્વાસ રહીત છે. ધોબી ના ઘરના કપડા જેવું કપડા બધા બહુ, એ કોઈ એને પહેરવા નહીં. શાસ્ત્રો વાંચે, ગ્રંથો વાંચે, અને ગ્રંથો ને આધારે જે બધા આ ગ્રંથો ને આધારે જે વ્યાખ્યાનો બધા કરાય છે, થાય છે, અને શાસ્ત્રો ને આધારે જે બધી વાતો થાય છે, એ બધી ધોબી જેવી ગણવી ને. એટલે પછી સાચા કપડા એને જાણવું કે કઈ રસ્તો છે એનો. એ બધી વાત દીધી છે, પણ અમારો ત્યાં કઈ વર્ષે મને લાગે બધી વાત ચાલુ કરવું છે ને ત્યારે કરો. આપડે ચાલવા દે બધું, મેં ત્યાં યાદ જ ના હોય ને. શું બોલે યાદ વાત ના? એટલે આપનો સત્સંગ ચાલવા દો એમ કે છે. આપડે અહીં અત્યારનો સત્સંગ સાદો ચાલવા દે. દાદા ભાગવત વંચાય ને રામાયણ વંચાય ને બબે લાખ માણસ આવે, એ ભાઈ ધોબી ની દુકાન કરવી ને? હા એ ધોબી દુકાન પણ એવું છે ને, ગ્રેજ્યુએટ બધા પ્રોફેસરો મફત મળતા હોય તો એ બાળ મંદિર માં ના ચાલે. બાળ મંદિર હોય છે એ મફત મળતા શરીર કહેવાય, તો એના ત્યારે બાળ મંદિર ના માસ્તરો બાળ પગાર આપી લાવવા પડે. આપે કારણ બાળકો ને શું મમતા બહુ નઈ માંથી ઓળંગ્યા એટલે સ્ટેન્ડર્ડ જ ના રહ્યું. આ ખરેખર સ્ટેન્ડર્ડ નથી. કાનજી સ્વામી ના ભગત હોય, કોઈ શ્રીમદ કૃપાળદેવ ના ભગત હોય, એટલે એમને ઈ મને પૂછે એટલે હું એમને કહું કે આ કુંડકુંડાચાર્ય ની મૂડી ઉપર કાનજી સ્વામી છે અને આ કૃપાળદેવ ના વચનો ઉપર આ બધા ભક્તો બેઠા છે. એમના પોતાના કપડા નથી, આ ધોબી ના કપડા છે. ધોબી ના કપડા પોતાના કપડા ને જો આ લોકો છે કે દાદા તમારો કપડા હું કહું છો પછી કારણ તમે આનંદ સહિત છો. મેં કઈ કપડા દુકાન નહીં કાઢી, તમારા કપડા તમને જોતા શીખાઈ દીધા. એટલે તમે તો નાખો પછી બોર્ડ ના રહી ને. એટલે આ બધા સ્ટેન્ડર્ડ છે એની જરૂર છે, કારણ કે એ ના હોય ક્યાં જાય લોકો, અને તમે એમાંથી જ આવેલા છો. મારે તોડી નાખવું એ ગુનો છે. આપણે એન્કરેજ કરવું કે તમને એમ કે તમારું ખોટું છે, તમે સારી રીતે સમજી ગયા કઈ શું કહ્યું. એને આપણું ખોટું કહેવાનો અધિકાર છે, આપણને આપણે એને ખોટું કહેવાનો અધિકાર નથી. વિચારતા નથી ત્યાં આગળ, અહીં વિચારતા છે. વિચારતા વાળો હોય છે કે દાદા, એમ છે ને કે પોતાની વાત પક્કડ કરીને સાચી વાત સ્વીકારતા ન હોય ત્યારે એને બે અક્ષર કેવા પડે, આપણી હિત બુદ્ધિ છે, એના હિત ની બુદ્ધિ છે, એટલે કહેવાનું વાંધો ને. જો મોટા પણ દેખાડવા માટે નથી, હિત બુદ્ધિ માટે છે. જો હિત બુદ્ધિ માટે તમે કહેવાય એટલા પૂરતું, મોટા પણ દેખાડવા માટે સારા પણ વધારે એવું નહીં, એવું નહીં, એ તો આપડે ત્યાં હોય નહીં. પછી વાતચીત કરી નઈ બધા બધા કહો ને ભાઈ, નિરાશે બે આરામથી. આત્મા સાક્ષાત્કાર એટલે શું? આત્માનો સાક્ષાત્કાર કેવી રીતે થાય? આત્મ સાક્ષાત્કાર એટલે શું? આત્મા નો સાક્ષાત્કાર કેવી રીતે થાય? અત્યારે સાક્ષાત શું દેખાય તમને? સરી બોડી, આ બોડી એમ. હા, શું નામ છે તમારું? શાંતિભાઈ. શાંતિભાઈ, શાંતિભાઈ, શાંતિભાઈ, શાંતિભાઈ. હા, હું શાંતિભાઈ સાક્ષાત્કાર થયો છે. હા, હું છું. અત્યારે દેહાધ્યાસ નો સાક્ષાત્કાર થયો. બીજા દેહાધ્યાસ નો સાક્ષાત્કાર ઉડી જાય તો પેલો થાય આત્મા નો સાક્ષાત્કાર. દેહાધ્યાસ શું છે? જે ચીજને પોતે મારી કે છે તે ચીજને જ કે છે હું છું કે છે. આવું બોલે એ ખરો મારી છે એમ કે છે. આ દેહ મારો છે, આ બુદ્ધિ મારી છે, આ અહંકાર મારો છે, તો નામ મારું છે, બધું કે છે. પાછળ હું છું એવું બોલે છે. મારીને જ હું કે છે એ દેહાદ્યાસ છે. શું છે? અને હું ને હું કે એ સાક્ષાત આત્મ સાક્ષાત. બાકી મારીને મારીને હું કે ના કરે ને? હા, મોટા ભાગ ના થોડા ગાળા મરે. દેહાધ્યાસ વાળા તો વધારે છે ને? શું કે છે? દેહાધ્યાસ વાળા વધારે છે ને? એટલે 50-25%, 80%, 80, 80. આખો સમુદ્ર જે ભરેલો. હા, તો તમે છૂટ્યા એટલે છૂટ્યા. બાકી આખો સમુદ્ર જે ભરેલો છે. મેં કેટલાક સંતો કે હું દેહાધ્યાસમાં છૂટી ગયો છે, તો તે એમની ભાષામાં જયારે એમને અપમાન કરો ને ત્યારે ખબર પડે દેહાધ્યાસ કે ભૂલ છે. અગર તો હા ગધું કપાઈ જાય ત્યારે ખબર પડે કે બાપજી દેહાધ્યાસ છૂટી ગયો, આપ કેમ આમ આમ બહુ. આત્મતત્વ ચેતન માં છે કે અચેતન માં છે કે બંને માં છે? ચેતન ચેતન માં છે અને અચેતન અચેતન માં છે. અચેતન વિનાશી છે અને ચેતન છે તે અહીં નથી.